વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ ચોત્રીસમો સર્ગ. રાવણના પૂછવાથી સુર્પણખાએ એને રામ, લક્ષ્મણ અને સીતાનો પરિચય આપીને સીતાને પત્ની બનાવવા માટે એને પ્રેરવો. સુર્પણખાને આ રીતે આખરી વાતો કહેતી જોઈને મંત્રીઓની વચ્ચે બેઠેલા રાવણે ખૂબ ક્રોધે ભરાઈને પૂછ્યું, રામ કોણ છે? એનું બળ કેવું છે? રૂપ અને પરાક્રમ કેવા છે? અતિ દુસ્તર દંડાગ્રહણમાં એણે શા માટે પ્રવેશ કર્યો છે? રામની પાસે કયું એવું અસ્ત્ર છે જેનાથી એ બધા રાક્ષસો અણાઈ ગયા તથા યુદ્ધમાં ખર, દૂષણ અને ત્રિશિરાનો પણ સંહાર થઈ ગયો? મનોહર અંગોવાળી સુર્પણખા, સાચે સાચું કહો, કોણે તમને કુરૂપ કર્યા છે? કોણે તમારા નાક કાન કાપી નાખ્યા છે? રાક્ષસ જ રાવણના પૂછવાથી એ રાક્ષસી ક્રોધથી બેભાન જેવી થઈ ગઈ. ત્યાર પછી એણે શ્રીરામનો યથાવત પરિચય આપવાનું શરૂ કર્યું. ભાઈ, શ્રીરામચંદ્ર રાજા દશરથના પુત્ર છે. એમની ભુજાઓ લાંબી, આંખો મોટી મોટી અને રૂપ કામદેવ જેવું છે. તેઓ ચીર અને કાળું મૃગચર્મ ધારણ કરે છે. શ્રીરામ ઇન્દ્રધનુષ્ય જેવા પોતાના વિશાળ ધનુષ્યને, જેમાં સોનાના કડા છે, ખેંચીને એના દ્વારા અત્યંત ઝેરીલા સર્પો જેવા તેજસ્વી નારાજોની વૃષ્ટિ કરે છે. એ મહાબલી શ્રીરામ યુદ્ધભૂમિમાં ક્યારે ધનુષ્ય ખેંચે છે, ક્યારે ભયંકર બાણ હાથમાં લે છે અને ક્યારે એમને છોડે છે એ હું જોઈ શકતી ન હતી. એમના બાણ વર્ષાથી રાક્ષસ સેના મરી રહી છે એટલું જ મને દેખાતું હતું. જેમ ઇન્દ્ર મેઘ દ્વારા વરસાવેલા કરાની વૃષ્ટિથી સારી ખેતી પણ બળી જાય છે, એ જ રીતે શ્રીરામના બાણોથી રાક્ષસોના વિનાશ થઈ ગયો. શ્રીરામ એકલા અને પગપાળા હતા, છતાં એમણે દોઢ મુહૂર્તમાં 3 ઘડીમાં જ ખર અને દૂષણ સહિત 14,000 ભયંકર બળવાન રાક્ષસોનો તીક્ષ્ણ બાણોથી સંહાર કરી નાખ્યો. ઋષિઓને અભય પ્રદાન કર્યો અને સંપૂર્ણ દંડકારણ્યને રાક્ષસોના ત્રાસથી મુક્ત કરી દીધું. આત્મજ્ઞાની મહાત્મા શ્રીરામે સ્ત્રીનો વધ થઈ જવાના ભયથી એકમાત્ર મને કોઈક રીતે કેવળ અપમાનિત કરીને જ છોડી દીધી. એમનો એક અત્યંત તેજસ્વી ભાઈ છે, જે ગુણ અને પરાક્રમમાં એમના જ જેવો છે. એનું નામ છે લક્ષ્મણ. એ પરાક્રમી વીર પોતાના મોટા ભાઈનો પ્રેમી અને ભક્ત છે. એ બહુ તીક્ષ્ણ બુદ્ધિનો છે. એ અમરશીલ, દુર્જય, વિજયી તથા બળ પરાક્રમથી સંપન્ન છે. શ્રીરામનો એ જાણે જમણો હાથ તથા સદાબહાર વિચરનાર પ્રાણ છે. શ્રીરામની ધર્મપત્ની પણ એમની સાથે છે. એ પતિને બહુ પ્રિય છે તથા સદા પોતાના સ્વામીનું પ્રિય અને હિત કરવામાં જ તત્પર રહે છે. એની આંખો વિશાળ અને મુખ પૂર્ણ ચંદ્રમા જેવું મનોહર છે. એના કેસ, નાસિકા, ઉરુ તથા રૂપ અતિ સુંદર તથા મનોહર છે. એ યશસ્વીની રાજકુમારી આ દંડકવનની દેવી જેવી લાગે છે તથા બીજી લક્ષ્મી જેવી શોભાયુક્ત છે. એનું સુંદર શરીર તપાવેલા સોનાની કાંતિ ધરાવે છે. નખ ઊંચા અને લાલ છે. એ શુભ લક્ષણોથી સંપન્ન છે. એના બધા અંગો સુડોળ છે અને કટીનો ભાગ પાતળો અને સુંદર છે. એ વિદેહરાજ જનકની કન્યા છે અને સીતા એનું નામ છે. દેવતાઓ, ગંધર્વો, યક્ષો અને કિન્નરોની સ્ત્રીઓમાં પણ એના જેવી સુંદર સ્ત્રી કોઈ જ નથી. આ પૃથ્વી પર આવી રૂપવાન સ્ત્રી પહેલાં કદી મેં જોઈ ન હતી. સીતા જેની પત્ની હોય અને એ હરખભર જેનું આલિંગન કરે, સમસ્ત લોકમાં એનું જ જીવન ઇન્દ્ર કરતાં પણ ભાગ્યશાળી છે. એનો શીલ સ્વભાવ ઘણો ઉત્તમ છે તથા એનું એક એક અંગ સ્તુતિ કરવા યોગ્ય અને સ્પૃહણીય છે. એના રૂપની તુલના કરનારી બીજી કોઈ સ્ત્રી ભૂમંડળમાં નથી. એ તમારે યોગ્ય પત્ની થશે અને તમે પણ એને યોગ્ય શ્રેષ્ઠ પતિ થશો. મહાબાહુ, વિસ્તૃત જગન થાપા તથા ઉન્નત અને પુષ્ટ સ્તનો ધરાવતી એ સુમુખી સ્ત્રીને તમારે જ્યારે તમારી પત્ની બનાવવા માટે લઈ આવવા તૈયાર થઈ ત્યારે ક્રૂર લક્ષ્મણે મને આમ કદરૂપી બનાવી દીધી. પૂર્ણ ચંદ્રમા જેવા મનોહર મુખવાળી વિદેહ રાજકુમારી સીતાને જોતા જ તમે કામદેવના બાણોનું લક્ષ્ય બની જશો. જો સીતાને પત્ની બનાવવાની તમારી ઈચ્છા હોય તો સત્વરે શ્રીરામને જીતવા માટે પોતાનો જમણો પગ આગળ વધારો. રાક્ષસ રાજ રાવણ, જો તમને મારી આ વાત ગમી હોય તો નિશંક થઈને મારા કહ્યા મુજબ કાર્ય કરો. મહાબલી રાક્ષેશ્વર, આ રામ વગેરેની અસમર્થતા અને પોતાની શક્તિઓનો વિચાર કરીને સર્વાંગ સુંદરી સીતાને પોતાના ભાર્ય બનાવવાનો પ્રયત્ન કરો, એને હરી લાવો. શ્રીરામે પોતાના સીધા જનારા બાણો દ્વારા જનસ્થાન નિવાસી નિશાચરોને મારી નાખ્યા અને ખર તથા દૂષણને પણ મોતને ઘાટ ઉતારી દીધા. આ બધું સાંભળીને તથા જોઈને તમારું શું કર્તવ્ય છે એનો નિશ્ચય તમારે હવે કરી લેવો જોઈએ. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 34મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.